તો શારીરિક, માનસિક, આકસ્મિક અને કૌટુંબિક પીડા. ઘર સંસાર લઈને બેઠા છો, કુટુંબમાં ગમે ત્યાં બધી તકલીફો આવે જ છે. આ બધાનો ધડો શું લેવાનો છે કે દુઃખ આવશે, ચિંતા કરવાની થાય, ન થાય એવું નથી કહેતો, ચિંતા થાય, કોઈને કેવું પડે એવું થાય, પણ એક રસ્તો આ અપનાવવો જ. શું? ભજન કરવા માટે. વિશેષ કરો તમારે ગરમી વધી જાય તો એર કન્ડિશનમાં એસીમાં કુલિંગ વધારો છો કે નહીં? હે, એટલે ભાઈ 4.5 કરો ને, 5 કરો ને, કરો છો ને ટેમ્પરેચર ડાઉન કરીને કુલિંગ વધારો છે ને, કરો કરો કરો, 20 કરો, નીચે કરો, નીચે કરો, નીચે કરો, ઘણા તો 18 નિરાત નથી થતી, કરો કરો. એમ જ્યારે બહુ વિપત્તિ આવે, આપત્તિ આવે, ત્યારે હરિભજનનું કુલર વધારવું પડે, કુલિંગ વધારવું પડે. જેટલું ભજન કરે, બહુ અંધકાર હોય ને બહુ હોય તો ત્યારે આપણે દીવો તેજ કરવો પડે. એમ ભજનનો વચમાં પૂટ લેવો જ, ખાલી ખાલી ચર્ચા કરવાનો કોઈ ઈલાજ નહીં જડે. કઈ કઈ ને એ છે, સાંભળી સાંભળીને તમે અડધી રાતે સાંભળો છો એનું એ છે. કષ્ટ હોય માળા કરો, શરૂ કરો કે હું રોજ હવે 11 કરીશ, 21 કરીશ, 51 કરીશ, 101 કરીશ, જેને જેવી નવરા ફુરસદ હું માળા કરીશ, જપ કરીશ. અને જપ કરતા કરતા ચિંતા નહીં કરવાની, બોલી ભજન કરું, ભગવાનની મૂર્તિ સામે બેસું. ઘણાને તો આખી જિંદગી સત્સંગમાં નીકળી જાય તો માળા કરતા આવડતું નથી, જપ કરતા આવડતું નથી. આપણે કહે ભજન કરજો, હા તો કેસેટ મૂકીને બેન હાથમાં ગૌ મૂકી રાખે, એટલે શું કરો? ભજન કરીએ છીએ. અરે ભાઈ તમે કથા સાંભળો છો, સાંભળો એ હોય ત્યારે માળા કરો, 5 નામ લ્યો, બહુ સારી વાત છે. પણ જ્યારે પર્સનલી તમે એક પર્ટિક્યુલર જ્યારે ભજન કરો છો ત્યારે તો બધો વિરામ કરીને મૂર્તિ અને નામ જપ, મૂર્તિ અને નામ જપ, આમ ભજન કરતા શીખવું જોઈએ. ખુલ્લી આંખે મૂર્તિ સામે જોઈ રહ્યો અથવા તો અંતરમાં મૂર્તિને ધારીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા આની ટેવ પર. તો કૌટુંબિક તકલીફો આવે છે ઘણાને, જાત જાતની બધાય હોય છે. એક પ્રસંગ નાનો કહી દઉં પછી પૂરું કરશું. દક્ષિણ ગુજરાતમાં નાનકડું ગામ, સંસ્કારી કુટુંબ, એમાં એક દીકરી. એ દીકરી પરણીને સાસરી આવી. દીકરીનો તમે જાણો છો ને, એ પીપરનું ઝાડ નથી તો બાવળ લીમડાનું ઝાડ છે. દીકરી અહીંથી ડાળ કાપી નાખો પછી હામે ચોટે તો ચોટે, ન ચોટી તો પછી પૂરું થઈ જાય. પીપરને તો ગમે ત્યાં નાખો ચોંટી જાય, લીમડો ચોંટે, બાવળ ચોંટે, આવું છે ભાઈ? એ તો જો તમારે સાસરે જવું પડતું હોત તો ટીંગા ટોળી કરીને લઈ જવો પડત. હવે મારે નથી જવું. અરે કેમ નહીં જા, 20 વીઘા જમીન વેચી છે, તઈ તો આ પૈણા ભેળા થયા છે, હવે નથી જવો. છોકરાઓ સ્કૂલ બાજુ એક જણાને ટીંગા ટોળી કરીને લઈ જતા. ત્યાં એક બહુ ડાયો માણસ નીકળ્યો કે છોકરા મૂકી દો, મૂકી દો, એની મેળાએ સ્કૂલે આવશે, તમે આવી રીતે એના ઉપર શું જબરદસ્તી કરશો, મૂકી દો, હું એને સમજાવીશ સ્કૂલે આવશે. આવી રીતે તમે કોથળો પકડીને જાતા હો, એવી રીતે આમ 4 ટાંટિયા ને 2 ટાંટિયા આમ પકડીને જાઓ છો, મૂકી દો એને, હું એને સમજાવીશ. એની મેળે નહીં, એ બાબા તમે સમજાવો તોય નહીં આવે, આ બહુ નથી સમજી આવો. અરે ના પણ મૂકી દો, આવશે. અરે અમે સરકારી સ્કૂલમાંથી ભણ્યા છીએ, ત્યાંથી આવ્યા છીએ, આ સ્કૂલનો વિદ્યાર્થી નથી, શિક્ષક છે. વિદ્યાર્થી હોય તો સમજાવો તો આવી જાય, પણ આ તો શિક્ષક ટીંગા ટોળી કરીને લઈ જવા પડે છે આ સરકારી સ્કૂલ. એમ જો એ તો તમારે ભાઈ જો સાસરે જવાનું હોત, નવું જ ઘર, નવા મા બાપ ગણવાના, નવા ભાઈઓ સાથે રહેવાનું, જે દિવાલો જોઈ નથી, જે ઘર જોયું નથી, જે ચૂલો પાણી જોયા નથી, જેના વ્યવહારો જોયા નથી, જેની ખાનદાની જોઈ નથી, ત્યાં જઈને રોપાઈ જવું આખી જિંદગી બહુ કઠણ છે ભાઈ. એટલે સાસુ અને ભલામણ હોય છે કે દીકરીઓ ઉપર ત્રાસનો ગુજારો, દીકરીઓને ભલામણ છે કે તમને ઘરમાં રાખ્યા છે તો સાસુ સસરા ઉપર ત્રાસ ન કરાય. દીકરી પરણી સાસરે આવી, પણ પગ મૂક્યો ને થોડા દાડા થયા તો ખબર પડી ગઈ એનો પરિવાર મૂળ પિયર, નખશિક સંસ્કારી પરિવાર, ક્યારે આમ ઊંચો અવાજ ઘરમાં ના આવે, પક્ષીઓ ક્યારે કકળાટ કરે પણ આના ઘરમાં કકળાટ ન થાય, આવું સંસ્કારી ખાનદાન પરિવાર, ભણેલું ગળેલું ડાયો પરિવાર. અને અહીંયા પગ મૂક્યો ખબર વળી ગઈ કે હ હ માવતરે કઈ રીતે આ ખોવડું જોયું છે ખબર નહીં, પણ સંસ્કારનો છાંટોય નથી, પણ હશે, વધાવી જ લેવાનું છે. જેમ જેમ દિવસો ગયા તો ખબર પડતી ગઈ સંસ્કાર વહેલાના હતા, કુસંસ્કારો ખબર પડતી ગઈ, તો છડાઈ પડતી ગઈ ખબર. આ છોકરી પાછી ભગવાને એને નવરા ઘડી છે, તે રૂપપણમાં રૂપપણ સારું આપેલું બધાય કરતા, એને એક દેરાણી હતી એક નણંદ હતી. હવે એ નરણ નણંદ ને દેરાણી બેયનું રૂપ એ ઓછું, ભણતરે ઓછું, સંસ્કાર એ ઓછો, આવડકે ઓછી, અને આ છોકરીમાં સંસ્કાર એવો, રૂપ એવું, ભણતર ગ્રેજ્યુએટ થયેલી, બોલચાલ સંસ્કાર આ તે, અને આવડક રસોઈ આમ સાફ સફાઈ, પણ એલું માણસ અને એક સંસ્કારી પરિવાર વાસણ માંજીને મૂકે તો એમ ખબર પડી જાય કે કોઈનો હાથ અડ્યો છે, અને ફૂહેડ જેવી તો અડ્યા તો હરખું વાસણ હોય એને એઠું કરી નાખે. એટલે ભલ્યા જે હતી ને દેરાણી એને નણંદ એને ઈર્ષા મંડી થવા, કારણ કે કોઈ મહેમાન આવે અને આ વહુનો વ્યવહાર જોવે એટલે તરત કે ઓહો તમારા ઉપર ભગવાનના ચારે હાથ, કે તમને આવી વહુ મળી, કેવી બોલાવે, કેવી ચલાવે, કેવી રસોઈ, કેવી પથારી, કેવા પાથરણ, કેવી જમાડવાની, કેવું બોલચાલ, ઓહો બોલે ફૂલ ચરે, અને ઓલા બધાને અપમાન લાગે, એનામાં સંસ્કારના મૂળિયા ઉગી ગયા છે, જાડવા ઉગી ગયા છે. મહેમાન હોય ત્યારે હોય તો ઠીક છે, પણ પછી એના ઉપર પજવણી શરૂ થવા માંડી, જેમ તેમ બોલાવે, અપમાન કરે, પજવણી કરે, ભાઈ ઓળખી ગઈ કે આ લોકો વિફર્યા છે. અને એનો ધણી હતો જે હસબન્ડ પતિ, હવે એ તો બિઝનેસમેન, તો એક દ્યાય બીજે દ્યાય ત્રીજે દ્યાય ચોથે દ્યાય રખડ્યા, કે ઘરમાં હોલ્ટ પકડ, એ બધું સાસુ સસરાનું, સાસુ સસરાને સંસ્કારને કાંઈ લેવા દેવાની, આથમણું ઉગમણું આવ. દિવસો જાય છે, દીકરી એડજસ્ટ થવા પ્રયાસ કરે છે, પણ હવે એડજસ્ટ થવાતું હોય તો થવાય ને. એમાં એક દી પાડોશીઓ બધા હતા અને એને સાંભળતા એની હાજરીમાં એના સસરાએ આ વહુને દીકરીને ન સાંભળી શકાય, સાંભળો તો કાનમાંથી કીડા પડે એવી ગાળ દીધી, આને આને થઈ ગયું. ઓહો આપણે સાંભળીએ નહીં એ જાહેરમાં બીજાની હાજરીમાં, ઘરમાં આવી એક બાજુ રોઈ લીધું, પણ હવે બીજું થાય શું. એક બધી પછી એનો પતિ આવ્યો એટલે એને કીધું, બાપુજી મને ગાળ દીધી, ત્યાં તો બે લાફા છોડી દીધા, એ કે તારો સસરો છે ને મારો બાપ છે, તને ગાળ દીધી છે ને ગધેડી, લે તને ક્યાં લાકડી લઈને મારી છે, તે ફરિયાદ કરવા બેઠી છો, મારા બાપ સામે એમ બોલે છે. હું બોલી નથી બાપ સામે, હું કાંઈ બાપુજીને કાંઈ બોલી નથી, હું તમને કહું છું પાડોશી સાંભળે એમ આપણા ઘરની આબરૂ જાય, આબરૂ અમને સાચવવાની પડી છે, હવે તું શું સાચવતી હતી એમ કરીને ત્રીજી ચોળી. ભાઈ કે હવે ક્યાં જાવ, ધણી જ વિફરી ગયો, હવે કોને કહેવા જાવ. પછી તો એ છોકરાને કીધું એટલે એ ઓલા માવતરને ખબર પડે એટલે વધારે પજવણી શરૂ થઈ, મારપીટ ચાલુ થઈ ગઈ. રક્ષાબંધનનો પર્વ આવ્યો, વાત બહુ મજા આવે છે, કેટલી મને સમજાવતા આવડે છે એ મારી મર્યાદા છે, કેટલી તમે પી શકો છો એ તમારી મર્યાદા છે, અને હકીકત બનેલી. રક્ષાબંધનને દિવસે એના ભાઈને રાખડી બાંધવા પિયરા, તે પોતાના ભાઈને રાખડી બાંધતા બાંધતા જ બેન ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મા બાપને થયું તો ખરું કે થોડી ઝાંખી પડી ગઈ છે, અમારી દીકરી પતંગિયાની જેમ ઘરમાં છપતી હોય અને એ ફૂલ મુરઝાઈ જાય, ગુલાબનો ડાળી ઉપર હોય ને તોડી લો ને મુરઝાઈ જાય, તો માવતરને ખબર તો પડી જાય ને કેટલી દિવાળીઓ જોઈ હોય, પણ હવે હશે કે કદાચ નવું વાતાવરણ હોય આવું હોય તે હોય એટલે કદાચ આપણે પૂછવું નથી, પણ ભાઈને રાખડી બાંધતા બાંધતા ધ્રુસકે ધ્રુસકે રડી પડે. એટલે ભાઈએ કીધું, માવતરે કીધું કે શું છે બેટા તને, ધીરજ આપીને પછી વાત કરી કે મને જેમ તેમ ગાળો બોલે છે, મને જેમ તેમ મારપીટ કરે છે, મારો પતિ મને મારે છે, મારા સસરા મને પગના ઠેબા મારે છે, મારી સાસુ મને વેલણથી મારે છે, મારી નણંદ મને શું કરી, મારે કંઈ કહેવું નહીં, મારી દેરાણી મને શું બોલે છે, નરકમાં છું બસ, હું મારે શું કરું. માવતર ગમ ખાઈ ગયા, સારું દીકરી અમે છે ને હું તારી બા મમ્મી ત્યાં જાય ને આંટો મારી આવે ને એને મળી આવી. એટલે છોકરીને સાસરી ગયા, આવ્યા બેઠા, વાત કરી, અવસર જોઈ કે આ પાડોશીઓ બધા સાંભળે એમ તમે અમારી દીકરીને ગાળો બોલો અને મારપીટ કરો તે શું છે? અમારા ઘરમાં તો આવો ચાલ છે, અમારી આ રીત છે, અહીંયા તો હરખા ન હાલે, તમે તો મારીએ, ગાળો બોલવી તો અમારા જીવમાં છે, તમે એમને જેવાય કયો એવા, તમને બહુ છોકરી પર વાલ ઉભરાઈ જતું હોય તો પાછી લઈ જાઓ. હવે આનું શું કરું? માવતર તો માવતર છે, એને થઈ ગયું કે વાત બગડી જશે. એટલે હારું હારું કરીને પછી હશે તમે જાળવજો ને આમ છે તેમ છે કરી માફી માગીને પાછા આવી જાય, કામ બગડી જશે માનીને પાછા આવ્યા. દીકરીને કીધું નહીં, હા વાત કરી છે, સમજીને થઈ આપણે બીજું શું શું જતા જતા શાંત થઈ જશે. આવી પણ આ તો ખાર પકડી ગયા, એના માવતરને કેમ મોકલ્યા? આને જે ત્રાસ શરૂ થઈ ગયો, સમય જતા જતા વાર લાગતી નથી, એ દરમિયાન એને એક દીકરાનો જન્મ થયો, હવે તો વધારે ફસાઈ જાય. દીકરાને લાલન પાછળમાં ધ્યાન આપે, એનો પતિ તો જેમ તેમ બોલે, મારપીટ થાય, ઘરમાં કંકાસ ક્લેશ, ઓહો નરકનું દુઃખ ઓછું હોય, પણ હવે માવતરને કહીશ તો માવતર દુઃખી થશે. ઘણી વાર દીકરીઓને મૂંઝવણ હોય છે, મારે કોને કેવું એમ, માવતરને કહીશ તો માવતર બિચારા રોઈ રહીને દુઃખી દુઃખી થઈ જાય, કારણ કે એણે તો જોયું જ નહોતું ને, આ તો ભરેલું નાળિયેર છે, અંદરથી ખોરું નીકળે, પાણી વગરનું નીકળે, ગંધાતું નીકળે ભાઈ, જિંદગી પણ આવા નાળિયેર જેવી છે, ઉપર છોલા છોલા હોય, પછી કાછલીઓ આવે અને એ બે પાર થાય, એને કૂણું કોપરું, પછી અમૃત જેવું જળ આવે, પણ ત્યાં આવતા આવતા તો જિંદગીનું પાણી નીકળી જાય એવું લાગે છે, ભરેલા નાળિયેર જેવો સંસાર. માવતરને શું કહે? એમાં કાંઈક પાછો પર્વ આવ્યું અને પાછી પિયર આવી. એ વખતે એની મોટી બેન પણ આ પ્રસંગે આવેલી, એને એક મોટી બેન હતી, બધાને મળ્યા હશે પણ અવસર મળ્યો એટલે મોટી બેન પાસે બેઠા, એટલે મોટી બેનના ખોળામાં માથું મૂકીને નાની બેન રડી પડી. એટલે મોટી બેન કોલેજમાં પ્રોફેસર હતી, સંસ્કારી પરિવાર તો હતો જ, ભણતર હતું અને પ્રોફેસરને ડાહી, દીકરી હતી મોટી, એને ખૂબ આશ્વાસન આપ્યું, પીઠ પાછળ હાથ ફેર્યો, એના પોતાના હાથેથી આંસુ લૂછ્યા, આશ્વાસન આપ્યું, હળવી થોડીક કરી, હશે હશે બચકારી, થોડી સ્વસ્થ થઈ સાંભળી, પછી એને કીધું કે નાની હા ચાલ તૈયાર થઈ જા, હવે જોજો, વાહ ચાલ તૈયાર થઈ જા, જો ઈલાજ થાય છે ભાઈ, ક્યાંક જ આવા ઈલાજ મળતા હોય છે અને ઈલાજને પકડનારા કોઈક જ હોય છે, ચાલ તૈયાર થઈ છે, ક્યાં જાઉં છું? હું જ્યાં જાઉં ત્યારે તારે આવવાનું છે, ચાલ તૈયાર થઈ જા. નાની બેનને તૈયાર કરી, પોતે પણ તૈયાર થયા, ચાલ નીકળ્યા. ગામમાં રાધાકૃષ્ણનું નાનકડું મંદિર, રાધાકૃષ્ણને મંદિરે લઈ ગઈ મોટી બેન, મૂર્તિની સામે નાની બેનને પોતે બેઠા, ધરા એને દર્શન કર્યા. મોટી બેનને વૈષ્ણવી સંસ્કારો આખા પરિવારમાં હશે અને હશે, એટલે થોડી ઘણી માળા જપજે, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ નામ જાપ કર્યા હશે, જે આવડતી છે સ્તુતિ, દીકરીઓને છે જે ગીત ગાવું એ તો એનો જન્મનો સ્વભાવ હોય છે, એકાદ સ્તુતિનું ગીત ગાયું છે, ભણેલી બાઈ એટલે સારી રીતે બધી રીતે ગાયું છે. સ્તુતિ થઈ પછી ઓલી નાની બેનને કહે છે, સાંભળ બેન, સંસાર છે ને એ દુઃખનો જ ભારો છે, કોને ક્યાંથી દુઃખ આવે એ કાંઈ કહી શકાતું નથી, હા પણ જો બેન, ચારેય બાજુ અંધકાર ફેલાઈ જાય અને આપણો કોઈ સહારો ન રહે, આપણી જીવનની નૌકા હલક ડોલક થઈ જાય, ત્યારે જો આપણે આધાર લેવો હોય તો કે આ કૃષ્ણ સિવાય આપણો કોઈ નથી, તું આમનામ દુઃખને સહીન મરી જઈશ. રાધાકૃષ્ણને શરણે વહી જા, લે આ ગીતા આ વાંચજે, લે આ માળા કરજે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જપ કરજે. જો દુઃખને ગાવાની જરૂર નથી, તારે ગાવું જ હોય તો કૃષ્ણની આગળ ગાજે, મારી આગળ પણ નહીં, માવતર આગળ પણ નહીં, પાડોશી આગળ પણ નહીં, હસબન્ડના પતિ આગળ પણ નહીં, કોઈની આગળ નહીં. રોવું હોય આની આગળ રોજે. બેન શીખવાડે છે, જોજો, ધર્મગુરુઓ પાછળ રહી જાય, પાછળ રહી જાય, સાધુઓ પાછળ રહી જાય, એ બેન શીખવાડે. એ બેની સત્સંગમાંથી શીખીએ છીએ. રોવું હોય તો આ કૃષ્ણ પાસે, રાધા કૃષ્ણ પાસે રડજે. આ એક મૂર્તિ લેતી જા, પધરાવજે, કર, ગીતા વાંચે, માળા કરજે, રડવું હોય તો એની પાસે રડજે, કેવું હોય તો એને કહેજે. અને તું શું કામ ભાર ઉપાડે છે? એનું સોંપીને શરણાર્થી થઈ જા. એને આખા બ્રહ્માંડો, અનંત બ્રહ્માંડોને સાચવવાનો હોય છે, એની એને જરાય ભાર નથી લાગતો, નફરત નથી થતી, તો તું એક એને શરણે આવીશ તો તને સાચવવામાં કઈ કહાળાર કરશે? આ સાંભળતી ગઈ અને જાણે કેમ આપણે કોઈ આખા કાદોથી ખરડાયેલા હોય અને માથે પાણીનો ઘડો ભરી નાખે અને જેમ કાદો ધીમે ધીમે ધીમે ધીમે ધીમે શરીર ઉપરથી નીચે ઉતરી જાય, એમ એનો આખી દિવસો સુધીનો જે પરિતાપ સંતાપ આમ ધોવાઈ ગયો. દીકરી એકદમ સ્વસ્થ થઈ ગઈ, ચહેરા ઉપર આમ લાઈટ આવી ગઈ અને હળવી ફૂલ જેવી થઈ ગઈ, ફૂલખણી જેવી. મોટી બેનને જાણ્યું શબ્દો અસર કરી ગયા છે. મોઢા પર જેને મુસ્કાન નહોતી એ હસી ગઈ. વાત સાચી છે બેન, નાના હતા ને ભેળા હતા ને જે એને હસી ખુશીનો અવાજ સાંભળ્યો હતો એ ફરીથી પાછો જોયો ને સાંભળ્યો. લ્યો, મોટી બેન ઊભી થાય પહેલાં નાની બેન ઊભી થઈ ગઈ. ના બેન, મને ઈલાજ મળી ગયો છે. બસ, ત્યાં પીઠ ઉપર હાથ ફેર્યો, લ્યો જાઓ, કાલે જ સાસરે જાઓ. પોતે તૈયાર થઈને સાસરે નીકળી ગઈ. મા બાપને પગે લાગી, મોટી બેનને મળી, નીકળી. મા બાપને ચિંતા થાય એટલે મોટી બેને કીધું, ચિંતા કરવાની જરૂર નથી, હું એને મળી છે, બધું એને સમજાયું છે, ભગવાન સારું કરશે. સારું સારું, માવતર ખુશ થાય. દીકરી આવી સાસરે, હવે જોજો, એણે કીધું એનાથી હજાર ગણું તો એણે અપનાવી લીધું. ભાઈ, એની વાત છે, આપણે તો કઈ કઈ થાકી જાય તો આપણે અપનાવતા નથી. શું એને અપનાવ્યું? બસ, કૃષ્ણનું ભજન કરે છે, મૂર્તિ પધરાવી છે, ગીતાજી પધરાવી છે, માળા મૂકી છે, નાનકડું મંદિર કરી લીધું પોતાની મેળે. બસ, ઘરકામ તો જે કરતી હતી એવી જ રીતે કરે છે, છોકરાને ઉછેરે છે, લાલન પાલન કરે છે, રસોઈ પકાવે છે, બધાની જે કંઈ સેવા બરદાસ્ત પ્રેમથી કરે છે. ઓલા લોકો સાંભળજો, ગાળો દે, મારે, લાકડીથી મારે, વેલણથી મારે, પાટુઓથી મારે, ગડદાથી મારે, સાડીઓ ખેંચે, ગાળો કીડા પડે એવી બોલે, ગમે તે કરે, એના ચહેરાની એક રેખા ફરે નહીં, જાણે સાંભળતી જ નથી, કાન જ બંધ કરી દીધા એ બાબતના. પેલા લોકો ત્રાસ આપે અને અંદરથી શ્રી કૃષ્ણ શરણમાં, ચહેરા ઉપર પરમ આનંદ, જાણે કઈ કાન ઉપર આવતું જ નથી. વિચાર કરો, એને કેવું નક્કી કરી લીધું. એને કીધું તું ને કે જે કેવું એ કૃષ્ણને કીજે, બીજે એની આગળ કોઈને આંસુ નહીં પાડતા. કોઈ બહુ સરસ કીધું છે ને કે તમારે કોઈને લાગણીઓ તમારી હોય તો એના માટે આંસુઓનો સહારો ન લ્યો, અને તમારે ક્રોધ આવ્યો હોય તો ક્રોધ માટે શબ્દોનો સહારો ન લ્યો, તો તમે જીવનમાં સુખી થઈ જશો. ત્યારે આપણે ઉલટું કરીએ છીએ ને, આપણે જેની તેની પાસે આંસુઓનો સહારો લઈએ છીએ, હે, લાગણીવાળા કરવા માટે, સહાનુભૂતિ મેળવવા માટે, અને ક્રોધમાં શબ્દોનો સહારો લઈએ છીએ. એ બંને વસ્તુઓ હું તો આમ નથી કહેતો ઘણી વાર, પણ છતાં એમ થયો કે ક્રોધ કરવો જ હોય ને તો ઠાકોરજી સામે કરવા જેવો ખરો. લડીએ તો કોની યારે લડીએ, એમ એ બાને એની યારે વાતચીત તો થાય છે, એ બાને એની યારે સ્તુતિ તો થાય છે, એ બાને એનું નામ તો યાદ આવે છે, એ બાને એનું ત્રણ છોગલું તો દેખાય છે. હે, ક્રોધ કરીને કેવું, આપણે મુગ્ધા ગોપી હઈશું, મેં શું વાંધો, જેવા છે એવા ઉપયોગ કરતા આવડવો જોઈએ. આપણે કડવી મહેંદી છીએ ને કે જેમાં કાંઈ ફળ ના આવે, કાંઈ ન હોય, એને જે ફળ આવે કોઈ પક્ષી હોય ના આવે, કડવી મહેંદી છે ને એનો કોઈ ઉપયોગ ન થાય, કાંઈ ન થાય, પણ એને ગોઠવાઈ જવું જોઈએ. ગુલાબનો બગીચો છે ને એની વાઈડ થઈ જવાય, કામ થઈ જાય, બોલો, એને એનું સ્થાન ખોલી લેવું જોઈએ. બસ, આપણે કાંઈ ગુલાબનો મોગરો થઈને કાંઈ ઠાકોરજીના કંઠમાં હાર ના આવીએ, પણ હાર થઈને જે પડ્યા હોય એની વાઈડ તો થઈ શકીએ ને. એટલે ક્રોધ કરીને બીજે ધનોત્પન્ન કરી એ જવા દો, પણ સત્સંગનું સારું થતું હોય ત્યાં તો ક્રોધનો ઉપયોગ થાય ને. આપણા દુશ્મન, આપણા શત્રુ, અંતર શત્રુ એની સામે તો ક્રોધ થાય જ ને. સત્સંગનું હીણું કરતા હોય એના કરતા ત્યાં તો ક્રોધ થાય ને, વાઢ થઈ, એ ક્રોધ ઉપયોગી છે. કોઈકે તો કાંઈ અહીંયા આવીને મંદિરમાં તોડફોડ મોડો કરે, આપણે હા કરો કરો વાંધો નહીં, એમ થાય. અરે થાય, હા ઠાકોરજીનું મંદિર છે ને, શું મંડી પડ્યો છે, એ ક્રોધ વાઢ થઈ ગઈ કહેવાય. બાકી ઘરે તમે કરો એ વાઢ ન થઈ ગઈ, બાથરૂમમાં બધું ઢોળી ફોડી નાખ્યો હોય, બલ્બ તોડી નાખ્યો હોય, એ ભૂતકાળ થઈ ગયો. પછી કે કોણ આંધળો મરી ગયો, તો એ બધા ડખા થવાનો પરિણામ છે. બધું ન્યાય ડોલર મોગરો થવા ગયો, એ ઘરમાં વાઢ થવા ના ગયો. બસ આ લોકો મારે પીટે ગમે તે કરે, કોઈ ભાવ નહીં, ચહેરા ઉપર કોઈ રેખા બદલે નહીં, અંદરથી પરમ પ્રસન્નતા, પ્રસન્નતા જણાવવાના છે. કૃષ્ણનું ભજન કરે, નવરી પડે ગીતા વાંચે, કૃષ્ણની પાસે ભજન કરે, શ્રી કૃષ્ણ શરણ. અને આવી પરિસ્થિતિમાં જે અંતર્મુખી થાય એ બીજી રીતે ન થાય. હવે એક જ આધાર્યો ને, નવ કે કાગ કે ગતિ ભાઈ મોરી, જહાં દેખું તહાં જલની દિખાના, મેરે તો તું પ્રભુ એ કહી એ કયાધા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. ભજન કરે, ઘર કામ કરતા કરતા ચાર થી પાંચ કલાક ભજન કરે, ડૂબી ગઈ ભાઈ, બસ પરિવારો હેરાન કરી રાખે છે. પણ ભાઈ વાતને જાતા કઈ સમયને જાતા કઈ વાર લાગે છે. જોજો ભાઈ, ભજન કર્યું ને, શું થયું, ભગવાન ભગવાન છે, એની ઘંટી ઝીમું દળે છે પણ બારીક દળે છે. સાસુ સસરાને ખૂબ હેરાન પરેશાન કરતા હતા, એને એવો રોગ લાગુ પડ્યો બેયને એક સાથે, આવડા આવડા જીવડા પડ્યા, એક એક ઇંચના, એક એક ઇંચના જીવડા પડ્યા, અને બેયની પથારીઓ આમ રાખી ઓસરીમાં, અને કાળી ચીસો પાડે અને દુર્ગંધ મારે નાક ફાડી નાખ્યો. મોત માગે કરગરે પણ મોત મળે નહીં, સંતાપ આપ્યો છે. બાવળ વાવ્યા પછી કેસર કેરી નીકળે નહીં, ડુંગળીનો દડો વાવ્યા પછી, એનો બીજ વાવ્યા પછી, એના ઉપર કાંઈ હાફૂસ કેરી ન લાગે. હવે ચીસો પાડે છે, ભયંકર બીમારી, લાંબી બીમારી ભોગવીને, ત્રાસ ભોગવી ભોગવીને મરી ગયા. નણંદ બહુ પરેશાન કરતી હતી, નણંદ પરણીને ગઈ, એને એવો ધણી મળ્યો, ઓહો જીવતા એને નરક દેખાડી દીધું. એ તો આ પૃથ્વી ગોળ છે, ગોળમાં તો એવું હોય ને જે ફરીને આપણી પાસે આવે, ગોળમાં તો એવું જ છે ને. આ તમે નથી કોલંબસનો સિદ્ધાંત, એટલે કે આ ત્યાં માણ શરૂ કરીએ તો આપણે અહીંયા મૂળ જગ્યાએ ઊભા રહીએ, એટલે આપણે હિન્દુસ્તાન શોધી લઈશું. આ બરાબર છે, મળી છે, પૃથ્વી ગોળ છે. ડોંગરેજી મહારાજ કહેતા કે કઈ ગુફા હોય, કોઈ દિવાલ હોય, બાકી દિવાલ હોય તમે બોલો જ પડઘો પડે, બરાબર છે ને. પછી આપણે ત્યાં ભણવા જતા ને કોઈ વચ્ચે દિવાલો આવતી ને એવું આવતું, કાંઈ નહીં તો સ્મશાનનું તો દિવાલ આવે જ, એ છોકરાઓ ડાપણી આવે ને તાળી પાડે, હામી તાળી આવે, પણ ઘણા અપલખણી આવે ને આવડી બોલે. આવડી ગાળ બોલે તો એને સામી ગાળ આવે, જો તોય ઓલો મૂર્ખ સમજતો નથી, એને એને ગાળ દે છે, હામીથી આવે છે. અને કોઈ હરે રામ તો સામેથી હરે રામ છે. ઘણા ઘણા તમે જોજો, ટેવ ટેવમાં હોય, કાંઈ તમે ધક્કો મારી દો, કાંઈ થઈ જાય, હે તારું ભલું થાય એમ બોલે, હે તારું રામ સારું કરે, આવી ટેવ હોય. કાંઈ ન હોય તો કે હા એ રામ કયો, એ તો આમ થઈ ગયું, વરસાદ બહુ પડ્યો, તણાઈ ગયા, એમ તો રામ કયો, આવી ટેવ પડી જતી હોય છે. અને ઘણાને ગાળની ટેવ હોય. નણંદ ગઈ, એને આવું થઈ ગયું, દિયર અને દેરાણી હતા એ નોખા થયા, નોખા થયા, ધંધાનો બહુ ગુમાન હતો, ધંધો થઈ ગયો ચોપટ, ભીખ માગીને ખાવાના વારા આવ્યા, અને કાંઈ શરીર ઉપર કપડું ન રહ્યું, ભિખારી હાડો હોય એવી દશા થઈ ગઈ. મા બાપ મરી ગયા, ભાઈ ને ભાભી વ્યા ગયા, બેન હતી વહી ગઈ, કોણ રહ્યો? એક પતિ રહ્યો, એક દીકરો રહ્યો, અને આ તો ભજનમાં ડૂબી ગઈ છે. પણ જેડીથી એ આવી તે દિવસથી એના પતિ સાથેનો સંબંધ પૂરો કરી દીધો હતો. મારો પતિ ગણો, મા ગણો, બાપ ગણો, દેવ ગણો, ઈષ્ટ ગણો, કૃષ્ણ છે, બીજો હું કોઈ દુનિયામાં કોઈને ઓળખતી નથી. નખશિક પવિત્ર રહીને ભજન કર્યું ભાઈ, વિષયોની વાંછના નીકળી ગઈ ભજન કરતા કરતા. આ વાત કરતા કરતા આ થતા થતા 7 વર્ષ નીકળી ગયા. 7 વર્ષમાં એટલું થયું, અને ભાઈ ભજન કરે 7 વર્ષ ઠેકાણે પડી ગયું બધું. વાતમાં 7 વર્ષ નીકળી ગયા. હવે એના ધણીને કોઈ રહ્યું નહીં, પોતે જ એકલો પડી ગયો. એક દિવસની વાત છે, પોતાની પતિ એકલી, પત્ની એકલી છે, હવે પોતે એકલો થયો છે. થોડીક સાંસારિક કામુક ભાવથી આજે 7 વર્ષે હવે એને કંઈક સહાનુભૂતિની ભૂખ લાગી છે, કે રામ જાણે એના પત્નીને સાંસારિક પતિ ભાવે આમ હાથથી સ્પર્શ કરવા ગયો. પણ જ્યારે ઇલેક્ટ્રિકનો શોક લાગે, મોટી લાઈનનો એમ શોક લાગ્યો, 3 ફૂટ ઉછળીને પાછો પડ્યો. એક માણસ, મરદ માણસ પાછો પડી ગયો. આ શું? બોલી જાગી ગઈ. એણે કહી દીધું, આજ પછી સાંભળી લ્યો, મને કોઈ દિવસ સ્પર્શ કરતા નહીં, જો સ્પર્શ કરશો તો જીવ ખોઈ બેસશો, મને હવે સંસારનો કૃષ્ણની કૃપાથી કોઈ રસ રહ્યો નથી, કોઈ અંશ રહ્યો નથી, હું તો કૃષ્ણ મારો જે ગણો તે સર્વસ્વ છે, ઘર તમારું છે, હું તો કૃષ્ણનું ભજન કરવા માટે અહીં રહી છું, ભજન કરું છું, આ ઘર એ મારું વૃંદાવન છે અને કૃષ્ણ એ મારો સર્વસ્વ છે, આજ પછી રહેવું હોય તો શાંતિથી રહેજો, નહીં તો જીવ ખોઈને જશો. પતિ ગમ ખાઈ ગયો, જોઈ રહ્યો કે આ બાઈ કંઈક બીજી જ છે. એને પણ ગુણ થયો કે અમારે ઘેરે જાણે મીરાનો અવતાર જોઈ લો, નહોતા હાથ જોડવા, હાથ જોડાઈ ગયા, પગે લાગી ગયો હશે, અને દેવી માનીને પૂજાય, પણ આને બીજું છંછેડાય નહીં. મારા ભાગ્ય છે કે હું સુધર્યો અને મારી પત્ની આ કક્ષાએ પહોંચી. આજે આ વાતને 10 વર્ષ થાય છે, પણ એ ગામ નામ ઠામ આપવાની સખત બંધી છે. આજે પણ એ દીકરી ભજન કરે છે, ઘરમાં વૃંદાવન માનીને કૃષ્ણને ભજે છે. આજે પણ બેઠી છે, પણ એના કોઈ પ્રોપેગંડા નથી, જાહેરાત કરો એમ સખત મનાય છે. પણ મીરાનો અવતાર જોઈ લ્યો, તમે સ્પર્શ કરો તો તમને કંઈક અનુભૂતિ થાય, પણ કોઈ અડે નહીં. એક મહિલા, કૌટુંબિક પરિસ્થિતિ અને કૃષ્ણનું શરણ, આ લોકમાં માયાના જાળમાંથી ક્યાંને ક્યાં પહોંચી જાય છે. એટલે અનેક જાતની વિપત્તિઓ આવે, સંકટો આવે છે, કઈ કઈનો સાર એવો છે કે હરિનું ભજન કરવું. આપણને તો ભાઈ સેજે સેજે આ બધું મળ્યું છે, ભગવાન મળ્યા, સ્વામિનારાયણ, આવા મોટા સંતો મળ્યા, જોગી સ્વામી જેવા, શાસ્ત્રી મહારાજ જેવા, પુરાણી સ્વામી જેવા, એ બધા સંતો મળ્યા, આપણને આવા વચનામૃત જેવા ગ્રંથ મળ્યા, શિક્ષાપત્રી જેવો સદગ્રંથ મળ્યો, ભગવાનનો નામ જપનો મહિમા સમજાવવા માટે સત્સંગમાં દિન પ્રતિદિન વાતો થાય છે. હવે જો આપણે આળસ કરીએ તો આપણે મૂર્ખા કહેવાય. માટે ભગવાનનું નામ કલયુગમાં સરળ છે, સર્વ રીતે આપણું સુખકર છે, આપણું સર્વ રીતે આપણી રક્ષા કરે છે, અને આખરે ભગવાન પોતાનો માનીને આપણો સ્વીકાર કરે છે. આવી સરસ મજાની નામની મહિમા છે. હજી થોડીક વાત બાકી છે, પણ આજે નહીં, પછી. સહજાનંદ સ્વામી મહારાજ.